તમારું કામ બગડે છે, હવે સારું થાય છે, સારું થાય, સારું થાય. આ તો બહુ મોટી જવાબદારી વાળા પણ કામ સરસ થાય. મિલના ચેટિયાઓ શું કહેતા હતા કે અમે 8 કલાક કામ કરવું પડતું હતું, તે અમે 5 કલાકમાં પૂરું કરી નાખી દઈએ. કારણ કે પેલું ગૂંચવાયા કરતા હતા, ગૂંચવાડો નથી રહે કે ટેન્શન તો ગયું ગયું પણ ગૂંચવાડો ના રહ્યો કે. કારણ કે એક બહેન ને કહીએ કે તું દાળ ભાત છે તે પૂરીઓ દૂધ પાક બધું કહી નાખે, બધું સામાન તૈયાર છે તે બેન છે તે ગુંચવાતી ના હોય તો 1.5 કલાકમાં પૂરું કરી આલે, અને ગુંચવાડી વાળી 3 કલાક થાય. એવું અમારે જ્ઞાન આપીએ ને માણસ ને ગુંચવાડો ના હોય એટલું બધું કામ એ નીકળી જાય. બધું જીવન જીવવાનું આવડે, આ તો જીવન જીવવાનું નથી આવડ્યું. ઘેર આવી સાહેબ જોડે બોસ જોડે બંધલે થઈ હોય અને ઘેર આવીને ટેબલ ખખડાય ખખડાય કરે, મા શું ટેબલ ખખડાય, આજે રાત રોટલી કરી છે મારા નિરાત કાને તો મો ટેબલ ખખડાવે. બોસ જોડે બંધલે તને અહીં જ પા ઘેર લાવ્યો તે લાવવા જરૂર કરી તે દાળ રસ રોટલી કહ્યું હોય બેને તો એને મને જાણી જાય કે આ મો રસ રોટલી બગાડવાનો. હા આવી દશા મનુષ્ય પણ કેમ શું કે આપણે ઇન્ડિયનો એક એક ઇન્ડિયન તે આખું વર્લ્ડ લાવે એટલી શક્તિ ધરાવે છે. તમે જો એમનો કચરામાં રબીશમાં ચાલ્યો માલ ખાઈ પીને મત કરીએ તો કૂતરા કરે છે, કૂતરા નહીં કરતા, ફક્ત કૂતરા ટેન્શન નહીં એટલું રાજા. ટેન્શન કોને હોય, ક્યાં બુદ્ધિ થાય ટેન્શન, શું કહું ક્યાં ટેન્શન હોય. અમારા બુદ્ધિ સેન્ટ પર શું કહે, એક સેન્ટ બુદ્ધિ નહીં અમારા, જ્યાં બુદ્ધિ ત્યાં ટેન્શન. મોટા બધા બુદ્ધિશાળીઓ લોકો શું, અમારા સેન્ટ પણ બુદ્ધિ નહીં. સાયન્ટિસ્ટો કે ના માનીએ, ના માનો ના માનો માનવ માનો માપી જુઓ મને કે બુદ્ધિ થી શું મારા બુદ્ધિ છે હું ખોરી કાઢો. અમારો એક સેન્ટ પણ બુદ્ધિ નથી. કારણ કે આ છે શું, આ આટલું બધું બોલો છે બધા કરતા વધારે વગરતું. મેં કહું આ બુદ્ધિ એ તો લિમિટેડ હોય ફ્રોમ બિગિનિંગ ટુ ધી એન્ડ, શું કહ્યું. અને મારી પાસે જ્ઞાન છે અનલિમિટેડ જ્ઞાન છે, શું કહ્યું, એને લિમિટેડ નથી. જ્ઞાન મન બુદ્ધિ હું ફેર છું એ સાયન્ટિસ્ટે પૂછ્યા. મેં બુદ્ધિ એ ઇનડિરેક્ટ પ્રકાશ છે, શું છે, ઇનડાયરેક્ટ પ્રકાશ છે, અને આ જ્ઞાન એ ડાયરેક્ટ પ્રકાશ છે. કયો સારો, ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે શું, સૂર્ય નું અજવાળું અરીસા પર પડ્યું અને અરીસા નું રસોડામાં અજવાળું લઈએ તો આપડે રસોડામાં અજવાળું થાય ને, પણ એ બુદ્ધિ કહેવાય. સમજ ને, તમને તમારે શું થવાનું કે આત્મા આત્માનો પ્રકાશ ઇગોઇઝમ ઉપર પડે, તમારા ઇગોઇઝમ પર, અને ઇગોઇઝમ ના થ્રુ જે પ્રકાશ નીકળે બધું ઇગોઇઝમ થ્રુ તે બુદ્ધિ, જેવો એને ઇગોઇઝમ એ પ્રમાણે બુદ્ધિ. સમજ ને, અમારો ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો એટલે આ બુદ્ધિ છે એમ ડિરેક્ટ પડે પ્રકાશ. વાત તને ગમે એવી છે કે ના, હવે બીજી વાત બધી ના મારે જોજો. હું વાતો તમને ગમવા માટે વાત કરવા આવ્યો નહીં કે તમને ન ગમતી હોય મારે સારું કાથી, મને શું ફાયદો. તમને કઈ હેલ્પ કરતી હોય તો તમારે આ કહો કે આગળ વાત કરો તો હું કરીશ. તમે હેલ્પ કરે ડાક્ટર કશું પૂછાય, હા બધું આ તો વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય. વર્લ્ડની ઓબ્ઝર્વેટરી એટલે ગમે તે જાતના પ્રશ્ન પૂછી શકો છો, અને પ્રશ્નો તમારે આત્મા કબૂલ કરે તો જ માનવાનો, નહીં તો માનશો જ નહીં. આ પ્રશ્ન તમારે મારી કોઈ વિશ્વાસ રાખવાનો નહીં, તમારો આત્મા મને કબૂલ કરે તો જ એક્સેપ્ટ કરજો. બેન પૂછે છે કે તમે શું કર્યું કે જેથી કરીને આ જ્ઞાન થયું તમને. કશું કર્યું નહીં, કર્યું હતો ના થાત, બટ નેચરલ થઈ ગયું. શું થયું, ધીસ ઇઝ બટ નેચરલ. જો કર્યું હતો ના થાત, કર્યું હોત તો ચા થઈ જાય કે કોફી થાય, બીજું થાય કરવામાં તો અગર નફો થઈ જાય ખોટ થઈ જાય, પ્રોફિટ એન્ડ લોસ, પ્રોફિટ એન્ડ લોસ, એવું આ નથી, આ પ્રોફિટ એન્ડ નથી આ લોસ, ધીસ ઇઝ બટ નેચરલ. આ ગુલાબે ગુલાબે એવું શું કર્યું કે એને ગુલાબ નું ફૂલ આવડું મોટું આવ્યું, શું કર્યું એવું, ગુલાબે શું કર્યું? ભરતે શું કર્યું? ક્યાં વાળ આયા ઉપર શું કર્યું? એને શું કર્યું? તે આ નકલ ના કરવાની ચીજ નો તમે જે બધી નકલી ચીજો છે ને તેમાં તો તમે શું કર્યું પૂછીએ તો આપણે રીત બતાડે એટલે આપણે એ રીતે કઈ નાખીએ થઈ જાય. નકલ કરવાની ચીજ આ તો મોટા મોટી અજાયબ ગિફ્ટ કહેવાય. શું કહેવાય? હા અજાયબી કહેવાય. વર્ણિ ઇલેવન્થ વન્ડર, ઇલેવન્થ વન્ડર ઓફ ધીસ વર્લ્ડ. એમાં આપણે લાભ લેવો હશે લેવો, નહીં તો પછી હું તો છતાં મારે દેશમાં જતો રહેવાનો. પછી આ થોડા દાડા પછી લોસ એન્જલ્સમાં ગુરુ પૂર્ણિમા છે તે ઉજવણી થઈ જાય, પછી અમે થોડું રહીને પછી જતા રહેવાના. અમે કંઈ કારણ માટે તમારી પાસે ઓછા, તમારે જે લાભ લેવો લઈ જાય, જે બસ પ્રશ્ન પૂછવા હોય, ખુલાસા કરવો હોય, તમારે જે માગવું એ આપવા તૈયાર છું. જે માગો એ તમે વર્લ્ડમાં જે માગો એ આપવા તૈયાર છું. શું કહ્યું? શું નામ આપનું? દિનેશભાઈ આ તો સમજો, આ વિજ્ઞાન છે. વિજ્ઞાન તો જાણવું જોઈએ. જો આપણને તૃષ્યા હોય, તરસ લાગી હોય તો પીવું, તરસ લાગ્યા વગર પીવાય નહીં ને કોઈ. પીવો ખરો? ડાક્ટર કઈ ના કઈ ના રહીશ મૂળ ભાવનગર ને આ મુંબઈ રહેતા. નહીં આમ ભાવનગર ને વૈષ્ણવ તું તો જઈ નહીં. ભાવનગર ને તો બહુ આવે છે દાદા. ભાવનગર ને તો ભાવનગર એ પણ ભાવનગર ના જ છે. મારી વાત ગભરાઈ બહુ, કારણ કે ગામ ને એ છે. મારી વાત તો તમારે આત્મા કબૂલ કરે તો જ માણસ, તમારે આત્મા કબૂલ કરવો જ જોઈએ. હું તો શું કઉ છું, એક કે એક શબ્દ કરવો જોઈએ. કારણ કે હું તો છવી વર્ષથી બોલું, છવી વર્ષથી આજે બધા શબ્દ તમારે કબૂલ કરવો જોઈએ. કારણ કે આ આ વિધાઉટ પોઈઝન ની વાણી છે. કેવી છે? પોઈઝન વગર ની વાણી છે. બધે વાણી માત્ર પોઈઝન વાળી હોય છે. વિધાઉટ પોઈઝન ની વાણી સારી લાગે કે ના લાગે? સાથી આ કોણ બોલે છે તમે કહો? આપણે તમારો આત્મા બોલે છે. તમારો આત્મા બોલે છે. હા તો પછી હું ઉઠી તો આ એવું જ બોલશે. એટલે આત્મા ત્રણ જણ ના આવે, ત્રણ જણ થઈ ગયું. આત્મા ત્રણસે ડોલર નો ના આવે, ત્રણસે ડોલર નું થઈ ગયું ને. એવું નથી, હું તમને સમજ પાડું શું છે હકીકત. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે છે તમારી સાથે. ધીસ ઇઝ ધી ઓરિજિનલ ટેપ રેકોર્ડ, નોટ ધીસ ઇઝ ઓરિજિનલ ટેપ રેકોર્ડ. ભ્રાંતિ થી આ ઓરિજિનલ છે અને વાસ્તવિકતા થી આ ઓરિજિનલ છે. તમારે ફેક્ટ જાણવું છે ને, વાસ્તવિક જાણવું છે ને, તો વાસ્તવિક થી આ ઓરિજિનલ છે. સમજમાં આવ્યું? ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે, તે વક્તા છે, તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ વાણી શું બોલી રહી છે તે ટેપ રેકોર્ડ, તે હું મને જ્ઞાતા દ્રષ્ટા, એટલે મને નોંધ હોય છે ક્યાં ભૂલ થઈ ગઈ કેમ. તો એક શબ્દ ભૂલવાનો ના હોવો જોઈએ. આગળ કોઈ તીર્થંકર ચેકી છે કે નહીં એવી વાણી. હા સર, તમને સમજણ ના પડે સર એમ મૂકી રાખજો, પણ એની પર તોલ કરશો નહીં એવી વિનંતી કરું તમને. કાલ બુદ્ધિવાળા તોલ કર્યા વગર રહ્યા નહીં ને, શું કરે? તે વિનંતી પહેલા જ કરું, ના તોલ કરશો એટલે રવા દેવો ને. એક વાણી ના કર્યું શું બગડી જવાનું? એક જેની વાણી તોલીએ નહીં તો શું નુકસાન થવાનું? તેથી અમે વિનંતી કરીએ. કાલ માણસનો સ્વભાવ તોડી નાખે બધું ગયા દિન સર, તોડી લાગે ને. The world is the puzzle itself. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence. So, જેમ ટુ એચ ને એવો ભેગા થાય ઉપર તો પછી તમે પાણીના મેકર ને મોકલવો પડે, પાણીના મેકર ને મોકલવો પડે ઉપર. શું કરવું પડે? વાતાવરણ થોડું ભેગું થઈ તૂટી પડે. શું કહ્યું? પાણી થવાની લાયકાત તો ધરાવે છે આ બધા તત્વો, પણ વાતાવરણ ખોરે છે, વાતાવરણ ભેગું થઈ તૂટી પડે. શું કહ્યું? હવે એવી રીતે આ જગત બધું વિજ્ઞાન થી બધું ઉભું થઈ રહ્યું છે. આ વરાળ થાય છે દરિયામાં, એ દરિયા કરી કે સૂર્યનારાયણ કરી? સૂર્યનારાયણ. મારા વરાળ કરવાનો જો સ્વભાવ જ હોય તો આ પ્લેટો ઉપર પણ થવું જોઈએ. એટલે આપડે સમજીએ કે હના નથી કરી, આ ગુનેગાર નથી. એટલે આપડે સમજીએ કે આ દરિયો ગુનેગાર છે. દરિયા ને આપડે કઈ ત્યાં વરાળ કેમ ઉત્પન્ન કરી? હું વરાળ ઉભું કરતો રાત્રે પણ થવી છે. સમજાય તમને? હા, કોઈ કરતા નથી. આનો વરાળ નો કરતા દરિયા નથી. બેના ભેગા થવાથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. શું થયું? બે તત્વમાં ગુણ નથી, એક ગુણ ઉત્પન્ન થયા. એવી રીતે ભૂતગળ અને આ છ તત્વો ભેગા થાય છે. There are six eternal synthesis world. એ છ તત્વો ભેગા થાય છે અને તેમાંથી આ બધું ઉભું થઈ ગયું છે. શું કહ્યું? ચેતન તત્વ અને આ ભૂતગળ બે ભેગા વ્યતિરેક ગુણો ક્રોધ માન માયા ઉભા થયા. અને ક્રોધ ને માન એટલે હું, અને માયા ને લોભ એ મારું. આ હું ઉભું થયું, ચાલ્યું ગાડું. પછી વેદાંતે એમ બહુ મારે કે એકો હમ બહુ શ્યામ, ભગવાનની ઈચ્છાથી રચ્યું. એટલે એમાં ભગવાનની ઈચ્છા હોય ભિખારો, ભિખારો કહેવાય, ઈચ્છા વાળો ભિખારી કહેવાય. શું કહેવાય? ખબર ને? ભગવાન જો ક્રિએટર હોય, આનો ક્રિએટર ભગવાન હોય, તો મેં સાયન્ટિસ્ટને કહ્યું ભગવાન હોય તો કઈ સારે એમને ક્રિએટ કર્યું એકો? એમ જાણતા ચાલ જાણતા નથી. મેં કહેતા ક્રિએટ કર્યું વાત છે તો કા એ સાચી વાત. મેં કહું જે ક્રિએટ થયું હોય એની બિગિનિંગ થઈ જાય. બિગિનિંગ થાય તો ક્રિએટ કહેવાય ને? તમે બિગિનિંગ થાય ત્યાં એન્ડ આવે ખરો? હા, એન્ડ આવે જ. ના, એવું નથી. એન્ડ વાળું આ જગત નથી, અનાદિ અનંત છે. કેવું છે? તમે સાંભળેલો અનાદિ અનંત છે જગત? અનાદિ અનંત છે એવું શબ્દ સાંભળેલો? આ જગત અનાદિ અનંત છે, એવરલાસ્ટિંગ છે. શું કહ્યું? એવરલાસ્ટિંગ બનાવવું પડે. અરે જો કદી ભગવાન જગત બનાવી એમ કહે ને તાર પેલા લોજિક વાળા હશે. હા, બધા ફરી વર્ષ ભગવાને જો જગત બનાવ્યું તો ભગવાન ને કોને બનાવ્યું? કે અરે બહુ સારું થયું. ચાલી રહ્યું છે. આ કોણ ચલાવ છે? તમે ચલાવો છો? કોઈ ચલાવ? તમે ચલાવો છો બધું? આ દવાખાનું બધું તમે ચલાવો છો? એક માણસ છે તે પદ્માસન વાળી ધ્યાન કરતા હતા. પદ્માસન વાળી તે મેં એમને પૂછ્યું કેટલી વખત આવું ધ્યાન માં બેસે છો? પાપા કલાક ચાર વખત દિવસ માં. પછી એવું બિદળે પણ એવું જ કરતા હતા. અને તિદળ હું ગયો ત્યારે કે મેં કેમ આ ધ્યાનમાં બેઠા નથી? તારે એમને કઈક મને એવું બોલ્યા નહીં, શબ્દ બોલ્યા નહીં, આમ આમ કરવા મળ્યા. શું આ આમ આમ શું કરો છો? શું કહે છે આમ આમ કરીને? તમે સમજી ગયા શું કહેવા માંગે છે? પગ દુખે છે. તમે ધ્યાન કરો તો સ્વંદે દુખતા હશે. ના, પગ દુખે તે શીર થાય કે છે? તમે પગે કર્યું હતું ક્યાં કર્યું હતું? શું મોટા ધ્યાન કરવા? આ પગે કર્યું હતું ક્યાં કર્યું હતું? શું પગ હારા હોય ને થાય એમાં ત્યાં શું કર્યું? સાપી હારી હોય, મગજ હારું હોય, તાવ ચડ્યો એટલે કે દવાખાને આડો તાવ ચડ્યો તો તાવ તાવ તાવ વગર ની દશા દવાખાને ચલાવે છે, તાવ વાળી દશા નહી ચલાવા દેતી. ડાક્ટર તમે શું કરીએ કહો, આ વાત ડિટેલ કરવામાં મજા નથી ને, વાંધો નથી ને, આપડે ડિટેલ્સ માં દઈએ છીએ. તને વાંધો છે ડિટેલ્સ? ના જવું જોઈએ ડિટેલ્સ માં, જવું જોઈએ તો પછી તેના આધારે ચાલી રહી શીખે. વિચારવું જોઈએ કે ના વિચાર્યું, તમે કેમ શું બોલે? તમને શું લાગે છે આના આધારે ચાલે છે આ જગત? આપડે કરીએ તે ન કરીએ તો જગત માં કઈ રહેતો જ નહીં. પછી જો બધા સારા કરતા હોત તો કઈ વધ્યું જ ન જગત માં. બધા એટલે શું સારા કામો? આપણે જે સારા ખરાબ કામો કરીએ છીએ એના માટે અમુક લોકો પસ્તાય છે એટલે જીવી રહ્યા છે. જો બધા જો સારા જ કામ કરતા હોય ને કોઈ જીવતું જ ન હોય તો જગત ચાલત જ નહીં. કર્મો ને આધારે આપણે ખરાબ કામ કર્યા હશે કે ખરાબ ચાલે છે અને સારા કર્યા. ગયા જન્મ ની અંદર જે સારા કાર્ય કર્યા હતા તેને આધારે સારું ચાલે છે અને જે ખરાબ કરેલું એને ખરાબ ચાલે છે. ખરું કે છે હવે છે ખરાબ કરેલું તેના આધારે ખરાબ થાય છે, સારું કર્યું તેનું સારું થાય છે. પણ અત્યારે કોણ કરતા છે? એ જ છે ને. તો પછી આ લોકો કહે મેં કર્યું મેં કર્યું આમ સાચી કાઢી ફરક છે ને. એ ખરેખર સાચી વાત છે કે સાચી કાઢી ફરક છે? ખોટી વાત છે ને. હા તો એ ભૂલ થાય છે ને, એ ભૂલ ના થઈ જાય ને. કારણ સાથી કઈ ને 10 લાખ કમાય ને ત્યાંથી કે હું કમાયો હું કમાયો આમ આડી ફરી એડ ફરી કર્યા કરે, ગાડીઓ દોડ ધામ કર્યા કરે. પછી ખોટ જાય ત્યાં આપડે પૂછીએ કેમ છે? ભગવાન રૂઠ્યા છે કે છે? એટલે હું કમાયો ત્યાં તું કમાયો ને હવે ભગવાન રૂઠ્યા એવું બોલે આપડે લોકો? એવા આડું બોલે ખરા? કેમ બોલે? ભગવાન ઉઠ્યા એવું બોલે નઈ? અને પછી નહી તો મારે સ્ટાર સ્ટાર નોટ કરે હું સ્ટાર ને શું કરવા દેખો? એ બહિરા શું કરવા છે એને શું કરે? ધબી દેવા જ નહીં બધા પજે જ કરી કર્યા કરે તો ને. પણ તારું તું જ કાણ છું એમાં શું કોઈ તારા સત્કર્મ હશે તેનું ફળ સારું આવશે, દુષ્કર્મ હશે દુષ્કર્મ. એ તારો જ મારો જ મારા જ કર્મ ઉદય છે એમ માનવું જોઈએ. શું માનવું જોઈએ? આપડે જાણીએ સારા કર્મ કરીએ છીએ, આપડે તો સારા કર્મ કરીએ છીએ, બાકી ના તો પછી હવે આવતા જન્મ માં ખબર પડશે. આવતા જન્મ માં ખબર પડશે, બીજા જન્મ માં સમજાશે. આપણે જે હમણાં જે કર્મ કરીએ છીએ એ આવતા ભવ માં ભોગવવામાં આવશે. હવે સારા કર્યા કે ખરાબ તે આવતા ભવ માં ખબર પડશે. અત્યારે કોઈ દાન આપીએ તો આવતા ભવ માં શું કરવું પડે? ફળ મળે એનું? મળશે ના? અહી દાન આપો ને તેમ તો તરત ફળ. શું નામ તમારું? દિનેશ. દિનેશભાઈ શું દિનેશભાઈ? કર્મ ને સમજો, કર્મ કોને કહેવાય તે સમજો. તમે પુરુષાર્થ કઈ કરેલો? પુરુષાર્થ કર્મ કરવું એનું નામ પુરુષાર્થ. તે પુરુષાર્થ કઈ કરેલો? કઈ રીતે કર્મ કરવું એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ કઈ કરેલો? ના જાણવું છે પુરુષાર્થ કર્યો કે પુરુષાર્થ વગર તો કર્મ ક્યાંથી થાય? હા, માટે પુરુષાર્થ કર્મ કર્યો હોય તો પુરુષાર્થ કહેવાય, કર્મ ના કર્યો હોય પુરુષાર્થ કેમ કહેવાય? અને કર્મ તો હજુ ખોટા કરો છો અને કહો છો હારા કર્યા ને. હવે કર્મ નો દાખલો આપો, કર્મ કોને કહેવાય? અને એક નાનો નાનો દાખલો આપો. ડાક્ટર મુંબઈ માં તો આ એક મિત્ર છે, એને 60 ઉંમર છે અને રેવાની, અને તમે પાંચેક મહેમાન, તમે પાંચેક તમારા બીજા ચાર ફ્રેન્ડ લઈને ગયા 11:30 વાગે, અને મિત્ર ને બૂમ પાડી કે ભાઈ બાણું ઉઘાડે, એટલે તમને ઓળખે એટલે બાણું ઉઘાડે કે ના ઉઘાડે? હે? અને પછી પાંચે જણ હોય પછી પાંચે જણ દઈ દે ના દે હારે શું કે? એ તમારો પુરુષાર્થ. આ તમે એને આવો પધારો બેહાડો એ બધું પ્રારબ્ધ, એ સત્કર્મ કરેલું પેલા તેનું આ સત્કર્મ નું આવ્યું અને એ પ્રારબ્ધ, અને પ્રારબ્ધ માંથી ફરી આ પુરુષાર્થ કર્યો તે અત્યારે કઈ થી પાછું છે તે આપડે કહીએ ના ના થોડી થોડી થોડી એટલે પણ શું પણ થોડી ચા કરી પેલી જીપસી કે છે શું કે પેપ્સી ભેડેની નામ જરા જરા જરા તાર પેલા શું કે અત્યારે દવા દો ને ચા અત્યારે ખીચડી ને કરી કરો બૈરા પુરસાદ કઈ નાખે અત્યારે કઈ હું આ રડ્યો આ અત્યારે 11:30 હું મને તો ઊંઘ આવે ભાઈ કરે કે ના કરે બેન આ એ પુરસાદ કર્યો એનું ફળ આપણે આવવાનું આપણે પુરસાદ કર્યો છે આ એ લોકો કઈ જતા રે આવું કરીએ તો તને કેમ લાગે છે તો અવરો પછાત થયા સારું કરી માથે પડ્યા છે તો આપણે હે મહાવીર ભગવાન નું નામ દઈ કે ભગવાન આ મારે ક્ષમા આપો કે આ મારી ભૂલ થઈ ગઈ છે હવે ફરી એવી ભૂલ નહીં કરું હે સારું થયું આયા ત્યાં હું મારી બધી સેવા કરી અને હિસાબ હશે ચૂકતે ચાર હજાર લેવાનું હોય ને તે જાય નહીં તમે કહો ખહેલ ખહેલ કરું તો એના જાય તો પછી આપણે એને ક્ષમતાપૂર્વક ભોગવીએ એમને પુરસાદ કહેવાય શું કહ્યું સમત્વપૂર્વક ક્ષમતાપૂર્વક ભોગવીએ એવું ના ભોગવાય જો સમજીએ તો ભોગવાય નહીં ના સમજીએ તો પછી હતા કે હું આ તો પછી એવું ફળ આવશે સમજાયું તમને પુરસાદ છે ને કહેવામાં આવશે આ બધું પ્રારંભ છે એમ આ બધું વાંખ્યા દેખાય છે આ બધું કોણ એમ કયું કઈ સંભળવા માટે ભૂપેન્દ્ર ભાઈ એમાં સંભળાય સ્ટીરિયો દાદા તમને એ માઇક મૂક્યું છે ને તે માઇક ચલાવે છે માઇક છે અહીંયા તમારે પણ બહાર કોઈ સાંભળે છે ના ના અહીંયા બધાને બરોબર સંભળાય સ્ટીરિયો માં અવાજ આવે છે તો વાંધો નહીં એમને ટેન્શન થઈ ગયું હતું શું કહે છે એમને ટેન્શન થઈ ગયું હતું કે બધાને સંભળાતું નથી એટલે માઇક મૂક્યું ઠીક છે બધાને સંભળાય એટલા માટે માઇક મૂક્યું છે મેં મને સંસાર ગાયો છે પેલા માઇક જઈલો આ સુધરેલો માઇક નહી જઈ લો ઇન્ડિયાનો માઇક જઈ લો દાદા તમારો આટલો રૂડો શણગાર છે પછી હવે શું તમને શણગાર ના કરું બરોબર એટલે દિનેશભાઈ વાત સમજે અમે બીજું કશું નહીં ધર્મ એટલે સમજવાની જરૂર છે ધર્મ એટલે કર્મ નથી કર્મ કરવું એ જુદી વસ્તુ છે અને ધર્મ એટલે સમજવાની જરૂર છે શું ઉપવાસ કરે અને આખો ઊંઘી જાય ભગવાને કહ્યું એના કરતા ઉપવાસ ના કરો તો સારો શું કહ્યું એટલે એનું કઈ કાયદા હોય લો જ હોય શું ઉપવાસ એટલે ખાલી દેખાવા માટે જ કરવાના હોય ઉપવાસ તો ભગવાને એટલા માટે કરવાના કીધા હતા ને કે જેથી તબિયત સારી રહે ઉપવાસ તો ભગવાન એટલા માટે કરવાના કહ્યા હતા કે જેથી તબિયત સારી રહે શરીર સારું રહે નહીં રહે અને શરીર સારું રહે તો ભાઈ જાગૃતિ રહે નહી તો ખરાક નાક કરીએ. દારૂ તો થયેલો હોય, પાછો બીજો દારૂ થયા કે રાખો દારૂ, દારૂ મંદારૂ. એટલે ઉપાસના જાગૃતિ આવે અને કઈ ભાન વધે આપણું. શું કહ્યું? તો બેભાન પણ છે જગત આખા ને. શાસ્ત્રકારો કેમ એવું કહ્યું છે આખા જગત ને, આખું ઉઘાડી માં છે, આખું જગત ઊંઘે છે. તને સારું લાગે આવું શાસ્ત્રકાર કહેતે? ઉઘાડી માં છે આખું જગત ઊંઘી રહ્યું છે. કેમ સાહેબ આવું બોલો છો? પરલોક નહી કરે, પરલોક માં શું થશે એનો વિચાર જ નથી. પરલોક માં જવાનું છે અને પરલોક માં શું થશે એનો વિચાર નહીં. આ લોક ની જ મજગીર કર્યા કરે. અને આ લોક તો ફ્રી ઓફ કોસ્ટ છે. આ લોક તો ફ્રી ઓફ કોસ્ટ છે, તમારે કર્મ નું ફળ છે આ લોક તો. અને પરલોક એ પુછાત કરવાનું છે તો એનું ભાન જ નથી. આ લોક નું જ કર્યા છે. સમજાય તું ને? લાઈટ કેટલા દાદા ચાલે? ઉંમર થઈ 76 વર્ષ. એટલે હમણાં બહુ દાદા દિવેટ નાખેલી હોય તો દિવેટ કેટલા દાદા ચાલે? અખંડ દીવો હોય છે. હવે તો મને કે આ હું પોતે મરવાનો નથી એવું મને ગેરંટી લઈને બેઠો છું. વર્લ્ડ માં કોઈ મારો ઉપરી નથી તેની પણ ગેરંટી લઈને બેઠો છું. કોઈ વર્લ્ડ માં કોઈ ઉપરી નથી એની ગેરંટી લઈને બેઠો છું. કોઈ અંડર હેન્ડ નથી મારે. શું કહ્યું? અંડર હેન્ડ જ્યાંથી છૂટી ગયું ત્યાંથી ઉપરી ના રહ્યો. તમારે તો અંડર હેન્ડ ખરા ને બધા ટેકા જો એ બધું સાધન કર્યું ને તમારે અંડર હેન્ડ ટેકા વચાલે લોકોને. તારે ઉપર હેન્ડ હોય ને પછી તમને ટેકા ના હોય ને. મને તો કોઈ ટેકા નહીં, કોઈ ટેકા નહીં. ભગવાન એ ઉપરી નહીં. ભગવાન તો મને વસ્ત થઈ ગયા છે. કેટલો પ્રેમ જોયો સર? વસ્ત થઈ ગયા છે ભગવાન. વસ્ત થઈ ગયા છે ભગવાન. મને વસ્ત થઈ ગયા છે. મારો ઉપરી નહીં જો એમ કે શું પૂછે કે આપો તો કાઢો ના થઈ જાય. ફરી ફરી આ તાલ ના દે છે. પહેલે નાનપણમાં જ પૂન સારી દીધો. ભાવના બહુ સારી. તમે સમજાવો. ધર્મ ધ્યાન તો ના હોય તો માણસ જીવન જ ના કહેવાય. પશુ થયા ત્યારે કળિયુગમાં ક્યાંથી ધર્મ ધ્યાન લાવે? દેરાસર માં દર્શન કરે. શું નામ આપનું? અંતુભાઈ. અંતુભાઈ. અંતુભાઈ. સંતોષભાઈ. અંતુભાઈ. અંતુભાઈ. અંતુભાઈ. અંતુભાઈ દેરાસર માં દર્શન કરે ને તો બહાર પેલા જોડા ખાઈ ને જવું પડે ને અંદર. તો જોડા ખાતી વખત મને એમ થાય કે બરે કોક લઈ જશે તો અમે શખાણ કરીને મેં પહે ભગવાન ના દર્શન કરવા. તો ભગવાન ના દર્શન કરે પેલા જોડા નો યાદ આયા કરે એટલે જોડા નો દર્શન થાય. શું થાય તો હવે? તો ભગવાન ને પૂછ્યું મારી ને મેં કહું મારી ભગવાન ને પૂછ્યું મેં કેમ આ ભગવાન તમે આ લોકો ને કઈ ધર્મ ધ્યાન નો છોટો થવા દો. કઈ મારા એકલા દર્શન નહીં કરતા જોડા ને શું દર્શન કરે કેમ? શું આવું બને કે ના બને? એટલે શું રીતે ધર્મ ધ્યાન માણસ ને રહ્યું નથી અત્યારે. શું થોડું ઘણું થાય ધર્મ ને ધ્યાન નો રસ્તો બતાડું તમને? હે ખરું ધર્મ ધ્યાન કોને કહેવાય? કે ભગવાન ની આજ્ઞામાં રહેવું તે, પણ ભગવાન ની આજ્ઞા વખતે રહેતા ના ફાવે તો બીજો રસ્તો હું તમને દેખાડું. કાલ ભગવાન ની આજ્ઞામાં રહેવું પણ મન મન બહુ મજબૂત જોઈએ. શું કહ્યું? મન તો ઢીલું થઈ ગયેલું તારે. એટલે તમને ખરું ધર્મ ધ્યાન નો રસ્તો દેખાડું કે જયારે કોઈ પણ માણસ આવે અને તમારા હાથમાંથી $2000 લૂંટીને નાખી ગયો તો તે તમને શું પરિણામો થાય? ગડબડાટ થયા તારે. દિનેશભાઈ શું થાય? ચિંતા થવા માંડે, ચિંતા થાય દાદા કે છે. પછી પાછું આવે નહી પેલું આપવા આવે, ચિંતા થાય છે પાછું આવે તો હું હવે ચિંતા કરવા લાગુ. શું કહ્યું? ચિંતા કરવા લાગુ જોડે, તમને મદદ કરવા લાગુ, રડવા લાગુ. પણ જો પાછું ના આવતું હોય તો આ ચિંતા થી આવતો બહુ સુખા બગાડો. ચિંતા થી ચિંતા એટલે નહી, રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન બંને થાય. પેલા ની ઉપર એમ થાય કે ફોજદાર પોલીસ પકડાઈ દેવડે, આમ કરું તેમ કરું આમ કરું, એ બધા સંકલ્પ વિકલ્પ થયા કરે. એમાંથી આ તો જેને રૌદ્ર ધ્યાન થયા કરે, તે આમાંથી ઉત્તેક $2000 ગયા અને ઉપડું નરકે જવાની માટે રૌદ્ર ધ્યાન કર્યું. શું કરું? આ નફો ખરો નીકળે, આમાં નફો નીકળે, ખોટ જ જાય ને. બે બાજુ ખોટ ને, એક તો લમડે લખેલી ખોટ, $2000 ગયા એ તો લમડે લખેલી ખોટ, પણ બીજી કોઈ તો ના ખાય ને દાદા. એક શેર લીધો છે, શેર લીધો છે. શેર શેર માર્કેટ બજારમાંથી શેર લીધો છે. સ્ટોક સ્ટોક માર્કેટમાંથી સ્ટોક આવે, શેર માર્કેટ હોય ને એમાંથી. ભાઈ કે છે મેં શેર લીધો છે, શેર લીધા છે. પછી નીચું થઈ ગયું સરખી રીતે, સરખી રીત નું બેસી બેસી. પછી બેઠા છે, ચિંતા થોડી થાય છે. બેઠા છે, ચિંતા થાય છે કે તને બહુ થાય ચિંતા? ચિંતા કરવા જેવું આવતા હોય પાછા તો હું કરવા લઉં. ભગવાન અહીંયા આગળ શું કરવું જોઈએ તે તમને સમજાવું. શું કહ્યું? અને કરવું જોઈએ ફરજિયાત ના હોવું જોઈએ, સાચું હોય તો જ કરવું, ખોટું હોય તો કરવું નહીં. શું કહ્યું? તમને સાચું લાગે તો જ કરજો. હવે એ $2000 લઈ ગયો, તે તમારા કર્મ ના ઉદય થી કે એના કર્મ ના ઉદય થી? એના કર્મ ના ઉદય, એના કર્મ ના ઉદય થી દાદા. કે એના કર્મ ના ઉદય થી ના, તમારું કર્મ માંથી ઉતરવાના અને એના કર્મ પ્રાપ્ત થવાના. એનાથી આ કર્મ ના ઉદય થી તમારા કર્મ ના ઉદય માં જવાના. હવે તમારે કર્મ ના ઉદય માં જવાના છે, એ વાત તો એમાં કોઈ હોમો લઈ જાય છે એનો ગુનો નથી, તો નિમિત્ત છે બિચારો. તમે સમજાય એવી વાત? તમે સમજદાર માણસ છો અને જૈન ભાષા સમજી શકો છો, તમે આ નિમિત્ત કહેવાય નહીં. તો નિમિત્ત નો કંસ કરીને શું કરવાનું? તો 2000 ગયા તો આપડે હિસાબ હતો, શું થઈ ગયો? એટલે આપડે હા કર્મ ના ઉદય પ્રમાણે થઈ ગયું. હવે ઘેર જઈને વાત કરવાની, એની પાસે એક અકરાટ કરે બધા. નથી કરી મેરી બેઠું ખબર પડે ને. એટલે તમે આવી રીતે રાખો તો હવે તે વખત શું થાય કે તમે ઓહો રૌદ્ર ધ્યાન આવડું મોટું, જ્યાં જગત આખું રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન કરે છે, એ તમે જ્ઞાને કરીને ના કર્યું, એના જેવું ધર્મ ધ્યાન કોઈ નહીં. એ જગ્યાએ ધર્મ ધ્યાન થાય છે. શું થાય છે? ઊંચા ઊંચી પ્રકારનું ધર્મ ધ્યાન. એટલે જૈન ને હું કહી દઉં છે, ધર્મ ધ્યાન કરવું એટલે આ રસ્તે તને કરી આપવું. એ કરે છે ઘણા માણસ. ના કરવું છે નહીં તો પાછું તો આવવાનું છે ને. તો આપડે ખોટ ખાવી શા માટે ખાવી? આપડે સમજણ પૂર્વક એનો હિસાબ ના કાઢવો. તમે સમજણ વાળા લોકો અને અણસમજણ થી ઓછું થઈ જાય છે. વિચારશીલ નહીં આપડે લોકો બધા. હવે ફોરેન માં આવ્યા કેવા વિચારશીલ? કેટલા $50,000 ઘટ્યા છે? ના ના, $2,000-3,000. $2,000-3,000. અરે થયા $50,000 ઘટ્યા તો શું આપી દીધું? એક માસ મને કે છે, દાદાજી મેં $8,000 આપ્યા છે અને એ કંપની છે તે લિક્વિડેશનમાં જવાની કે છે. તમે તો આખી કંપની માટે બધા રાખે એટલે બધું બધા આખી કંપની બધાને લાગે પડી જાય. ના મારે મારું પૂરતું તો, પણ તારા પૂરતી થાય નહીં ને, ઊંચું થાય નહીં. એ તો બધાનું થાય, એ થાય તારું. જે રીતે આયા ની એ તમે જતા હોય જતા ને ચિંતા નહીં કરી. આપડે નવે થતી કમાણી કરવાની રસ્તા અખવારી કાઢવા, શું કહ્યું? નહી તો પછી પ્રગતિ અટકી જાય. શું અટકી જાય? હા, અને કકડાટ કર્યા કરે તો અટકી જાય. નહી જાય બાબત. હજુ કેટલાય તો અલન બોલશે અને આટલા માં અટકી જઈએ તો મૂર્ખ નાખી દઈએ. તમને દિનેશભાઈ સમજાવી મારી વાત? સમજાણી. એટલે ધીરજ પૂર્વક જો ભગવાન ની વાત સમજીએ તો ભગવાન ની વાત ડાપણ વાળી થશે. શું તમને એવું લાગે કે નહીં? આપડા કર્ણ ઉદય હે આપડે સમજવો ભાવ લાગવો જોઈએ. તમે તેને બધું કર્યા ને શું બીજા કરે, બીજું જગત આખું શું કરે, એ મારું લઈ ગયો. તે મુસલમાનો એવું કે અંગ્રેજો એવું કે અને આપડે એવું કે આપડે બધાને એક જ પ્રકારનું જ્ઞાન છે. એ લોકો તો પુનર્જન ને સમજતા નથી. આપડે પુનર્જન સમજી બેઠા છે. આપડે કર્મ ની જવાબદારીઓ સમજીએ છીએ. કર્મ છે અને આપડે છીએ, તેને સ્વીકાર કર્યો છે. વિચાર આમ વિચારો ઘણું કર્મ આતે જાન દૌતે જાન બંધ થઈ જાય. શું રે માણસ ને ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન થઈ જાય. શું થયું? મોક્ષ થઈ જાય. પછી આતે ધ્યાન દૌતે ધ્યાન બંધ થઈ જાય. એનાથી બધા કર્મ ભટકવાનો કર્મ બધા એના જ છે. કર્મ બાંધવાનું કારણ શું? ભાઈ કે છે, શું નામ છે? ભરત કે. હું ભરત છું એવું કે છે. તે નિશ્ચય થી એવું કે છે. ખરેખર ભરત જ છું તેથી કર્મ બંધાય નથી. ખરેખર વ્યવહાર ઓળખવા માટે જ ભરત છું. કઈ બધા રીતે કારણ કેટલે કર્મ બંધાય? ચીટિંગ કરે છે જગત. હું ખરેખર જ ભરત છું. ચીટિંગ કરે. તમે ખરેખર દિનેશભાઈ છો? નામથી છું. નામથી છું કે છે? નામથી છું. નામથી ખરે પણ ખરેખર મારું નામ કહેનારો કોઈ કહો છે? માય બોડી કે છે. માય ઇગોઇઝમ બોલે છે. માય ઇગોઇઝમ એટલે ઇગોઇઝમ મારો હતો એ કહેનારો કોણ? કોઈ હશે ને? શું ઇગોઇઝમ અને આ બધી ચીજો, બુદ્ધિ બુદ્ધિ બધી ઓલ થિંગ્સ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર રિયલ એન્ડ પરમનન્ટ. શું છે? યુ આર રિયલ એન્ડ પરમનન્ટ. આ બધી ટેમ્પરરી વસ્તુ છે એવું તું જાણું? આ બધી ટેમ્પરરી વસ્તુઓ બહાર છે એવું તું જાણું? પરમનન્ટ છે એ વસ્તુઓ? તમને કેમ લાગે? ટેમ્પરરી ને જાણી શકે જ નહીં. આ ટેમ્પરરી છે એવું કેનાર પરમાનન્ટ હોવો જોઈએ. શું કહે? એ પ્રૂફ થાય છે. શું તને એવું લાગે? ચાલે દેવો તો પરમાનન્ટ. ટેમ્પરરી જાણે કેવી રીતે? પરમાનન્ટ ને જાણ્યા સિવાય, પરમાનન્ટ જેવી વસ્તુ છે એવું જાણ્યા સિવાય એ ટેમ્પરરી કોઈને કહી કેમ કહી શકે? ટેમ્પરરી શબ્દ જ પડ્યો પરમાનન્ટ હતું માટે પડ્યો. શું કહ્યું? અને ટેમ્પરરી રિલેટિવ કહેવાય. રિલેટિવ ના આધારે આધારી આધારે આધારી છે. એટલે આ બધું રિલેટિવ અને ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ યુ આર રિયલ એન્ડ પરમેનન્ટ. આપડા લોકો નહીં કહેતા કે મારે ગયા અવતારનો વ્યાજ છે તે વાર્યું. એટલે ગયા અવતાર પોતે હતો, શું બદલાયું ત્યારે આ બધું. ગયા અવતાર એવું નહીં બોલતા, અને બહેરા બોલે કયા અવતાર નું મોહ વેરવી છે મને તો મળ્યો. વાત હવે ગમે છે ને બધી. અમુક નોકરી ના પગાર માં વધઘટ ના થાય તો બીજી રીતે મન મજબૂત કરી આપે. તારે મન મજબૂત કરવાની ઈચ્છા ખરી. એ નિષ્પક્ષપાતી થઈ ગયો. આ કામ થઈ ગયું પણ મેં ખુદ નથી કર્યું. આ ના કામ થયું ખરું પણ મેં ખુદ નથી કર્યું. વગર કામ ના હું ખરાબ દેખું છું. બને કે ના બને એવું બને તે ખુદ ને ઓળખત ખુદા થાય. એ ખુદ ને ખોઈ ગયા ને તો ખુદા થાય. એક મુસલમાન કલેક્ટર હતો, મને કહે છે કે હું તમને દેખાઉં છું ને મને બહુ આનંદ થઈ જાય છે જોતા જ. એનું શું કારણ હશે કે છે તમને કઈ સમજાય છે તમને પોતાને શું કારણ છે? મને તો એમ લાગે છે કે આવડા મોટા ઓલિયા ના હોય એવા મોટા આલિયા કોઈ દળે તે દર્શન થયા મને. તમે બરોબર છે, તમે બધું આટલું સમજી ગયા પછી હવે એ જ કારણ છે. તમે ના બીજું કઈ કારણ હોય તો મને કહેજો. તમે તમારે સાંભળવું છે, બીજું કામ સાંભળવાની ઈચ્છા તમારી જ કરી, એમાં ફાયદો નથી કર્યો. ફાયદો જ છે તમે કહો એમાં. બીજી રીતે તમે ખુદા છીએ કે ખુદા. તમારે કુરાન માં કેમ લખ્યું છે ખુદા માણસ માણસ ખુદા રૂપે ના હોય? એ કુરાન સાચું કે તમે સાચા? અમે કુરાન એ સાચું ને હું સાચું, બંને સાચા છીએ. શું કહ્યું? કુરાન માં ખોટું લખેલું નથી કે માણસ ખુદા રૂપે ના હોય.